એમનું કયું કરવું પડે એવું માણસ. અને આ બેન ની શું વાત કરી, આ બેન હીરાબેન રે ક્યારે આવશે, ક્યારે રે થઈશું ભાયાંતર નિરગ્રંથ. અને ચાલુ કર્યું. અને બે જ જણ જણ હોય મોટર એ રીતે વાત કરતો હતો. બે જણ લાભી એમ બધા સમજણ પડે નહીં, સમજણ પડે. અને પોતે પોતાની મેરે માફ ના કરે એ હજી પેલો ધર્મપ્રિય લખ્યા કરે છે. શું રોજ મુંબઈ સત્યાવાસે લખી કરે છે. શું કે શું ચારિત્ર મહારાજ સમજતા નથી, દર્શન નથી સમજતા, જ્ઞાન નથી સમજતા, ચરિત્ર સમજતા નથી. દર્શન જ્ઞાન ને ચારિત્ર પહેર્યું રહ્યું નથી બન્યું. શું લોકોને સમજે ના પડે ને, કોઈનું કામ જ નહીં ના પડે. અને એમ કે એવું સાચી કેવાય, એવું કેમ કેવાય? એ તો પછી અમે કોઈ બારીએ જ્ઞાન નથી અને દર્શન એ નથી. શું કહ્યું કસાય છે ત્યાં જ્ઞાન નથી. કે તમે જ્ઞાન નથી તારી ત્યાં મારથી રીતે માપવું કસાય છે કે નહીં જોયા. કસાય શ્રી તમારે માપવા હતા કે આપણે મહિનો અને શિષ્ય ને બધા રહેતા હોય ને તો થોડો મળ્યો રહ્યા કરજે ને કેવું કહેજે કે હું તો સાહેબ બેરો છું. કઈ એમ કે બેસજે બેરો શું કરી લઈ જશે ખબર પડે. હા કાયમ જરાય મને સંભળાતું કરતું નહીં એમ કે બેસજે તો આગળ. શું એ બધા કસાય મારે પડી જાય. મારો જાતે જ એવું છે. તો પછી દાદા દીક્ષા લેવી નકા નહી? એ દીક્ષા તો ખોટી, એ સંપ્રદાય દીક્ષા, ભૂતી દીક્ષા. સંપ્રદાય તો થઈ ગયો, પેલા એની ઈચ્છા તો એવી ના હોય ને. ભીક્ષા લેનાર ના ભાવ તો શું હોય? પામવા માટે આ લોકો લગ્ન કરે છે. આ સારું ચંપા બેન ને ગીતલાલ થવા હારું કરે તો પછી પામી જ જાય છે. અમારા શબ્દો ઘેર જઈને બોલે છે ને પાછા લોકો ના કોથળા બધા ચાર ના ચાર ના આવશે અહીં મળે હોય ને તેમ કહું કે કલાક બેસો નથી. આ આવડતું નથી, ઘરનું આવડતું નથી, કોર્ટ નું આવડતું નથી, આ આવડતું બેહોન છે ને માના પાંચરા બેહોન શીખો બે પોતાની જાતને શું માની રહે છે. આજકાલ પેલો ખાંડનો કોથળો ખાંડનો છે ને આ કે અરે ખાંડ ના બધા ચા થશે તમારામાં તો ભણેલો હોય ભણેલા તો બધા ભણેલા તો કોઈ ભૂલ નહીં કરતા. મને એવું લાગ્યું હતું કે આ માણસ પોતાની અક્કલ વાપરે છે એવું મને ઓળખું. અને ગેર દિન બબુ છે કે જેવો થઈ જાય છે એ આમ કરે છે. વકીલો દલીલ ની જરા ઓલી હોય ને દલીલ કરે સાચે ખોટી પણ દલીલ કયા કરે વકીલ. બીજા બધા ના હોય કોક જ એવું હોય જરાક અમે જરાક બોલીએ ને જરા અંદર બધું માગીએ ને જ્ઞાન પામશે માણસ એવા ના માણસ સારસ આપડે તો જ્ઞાન પામે અક્રમ માં છું તો જ્ઞાન પામે એવી ભાવના તારે રાખવાય ને બોલે છે એમાં કશું ભરે નઈ. આમના આજે બોલે કે હું સાથે આમ કરવું છે અને કાલે નવી જતી આમના સર્ટિફિકેટ ની કિંમત કેટલી હોય તને કલાક પહેલા કઈ સારી છે પછી કલાક યુઝલેસ કારણ કે તમારા કરતા કરે નું ખરી કે સારા એટલે માણસ નું બોલવાનું શીખવું છે ને ન બની બધા માણસ હું બરકત જ કેમ બરકત આપણે જ્ઞાન આપ્યા પછી આવે ખુદાઈ બરકત ખુદાઈ બરકત દાદા સત્ય સાંઈ બાબા જે છે ને એ તો ચમત્કાર બહુ દેખાડે તે શું હશે એનો કોઈ યોગ સિદ્ધિ હશે એવું છે ને બહાર કઈ ભટકે પણ હપુ જો કાલબુટ જેવો થઈ જાય શું કરે તેના કરતા સત્ય સાહેબ આપણું કઈ સારું છે સાધારણ એને શ્રદ્ધા રહે ને એમ શું સ્વામી બાબા ની ગમે તે આગળ જે સ્વામી બાબા થઈ ગયા ને એમની કૃપા હોય ગમે તે કઈક છે ખરું શું કહ્યું એટલે માણસ ને કઈ શાંતિ રહેશે પણ આપડે એમ માનો ને કે પેલા જે થઈ ગયા એ સાંઈ બાબા નું કશું છે ખરું શું અને ગોઠાવ્યું નહિ હોય એ વાત તમે ખાતરી થાય છે ચમત્કાર કરીને બતાવે છે બધું ચમત્કાર એટલે તો જાદુગરી કહેવાય આ જાદુગરી શું કરતો કે ભાઈ આમાં ચમત્કાર કરી એ જાદુગરી કહેવાય ચમત્કાર કરવા શું થાય જેટલી રહી એટલી ચાકી એમના ચોખ્ખું માની ખાય છે એમના વિશે તો ચોપડીમાં એક કિસ્સો વાંચેલો છે. એક ભાઈ છે એના બેન ને કેન્સર હતું છાતી નો એટલે વ્યવસ્થિત પછી પાછો ઉતારી પડ્યા પછી થોડી વગર પછી કે આવો પાછો અને બેહાડે તો વ્યવસ્થિત એ જ્ઞાન હાથે રહેવું જોઈએ. હા તો બધું ખેર છે ને ખુલાસા બધું ખેર સાઈડ કાવો છો તમે ગાડી મળશે ગેટ આઉટ કરશે અહીંયા આગળ કઈ અહીં છે તારું કઈ લેવા દેવા છે કશું ધર્મ નથી આવતી કઈ જાતનો માણસ છે ત્યાં ખેર છે ને તું એટલે ખુલાસો પૂછતા રહે એટલે એ મહારાજ ને કઈક મહારાજ ને કઈક વિચાર આપવાનું હોય તીકડે ખાન પ્રાઇવેટ પ્રાઇવેટ હોય વ્યવસ્થિત ને વ્યવસ્થિત માં તમારે કેમ વાત ચાલો છો મહારાજ ને તમારે બધા બધા બેઠા હોય એને કેટલી શરમ લાગે બિચારા ને મહારાજ શરમ લાગે હે પાછું બીજા બે ચાર જણ પાછું કયા આવ્યો પેલા કયા આવ્યો આ જંગલી પણ અહીં નહીં ચાલે અહીંયા આગળ તો અને હવે આ રૂમમાં પેસવા ના દેવાય અંદર અહીં બેસી બે સીધી રીતે બે હતો અહીં અહીં સહેજ આ સારી તરફથી બહાર કોઈ પણ માણસ મને કહેતો તમને ખબર આપી દો અહીંયા આગળ અહીં જોઈએ નહીં સહેજ પણ ના ચાલે આ નો લો લોનો છે કેવું છે નો લો લો હા જ્યાં કાયદો નથી વગેરે આઠ આઠ વર્ષથી ચાલે છે કોઈની બૂમ નહીં બરાબર નહીં હા તો આવું જો કરે તો પછી ખરાબ કરી ના કરે સડી જાય માણસો બધા શું તો પેલા એને કીર્તિને કહેવાયો ફળને કહેવાયો અને કહેવાયો તને કહેવાયો તો હે તે શું છે આ શું માર્યું છે તારે જો સીધી રીતે રહેવું છે કે નથી રહેવું એ તું મને કહે તારે હિત તાકવું હોય તો તારા મુસ્લિમ પરમાણુ ખપાવી ના તાકવું હોય તો તું તારી મેં આમાં આવું અહીંયા આગળ કરીશ તો અહીં ચાલશે નહીં બિલકુલ જ નહીં ચાલે અહીં આ તમારે જોયામ નહોતું આવ્યું અત્યાર સુધી અત્યારે મળે જ જાણવામાં આવે છે કે આ બધી ફરિયાદો આ લોકો બધા સહન કરે ક્યાં સુધી કર્યા કરે અને ખેતી બી આવડો મોટો શેર જે 150 રૂપિયા ખર્ચ કરશે તારે રોજ 150 રૂપિયાનો ખર્ચ થાય છે તો જરા વિચાર તો ખરો ગેર ટેકા વસ્તુ 5 રૂ પડી રહ્યો છું અને અહીંયા આગળ લોકો 5 રૂપિયા ટેકા જાય તેથી ગેર ટેકાવનાર મળે સાથી કરનાર ઉદય આવે મળે એ ભક્તિ કરે છે તો તડકાવે છે ત્યાં એનું 5 રૂ સાથે રહેવું પડે છે કારણ પૂરો બધા આવા કરે કરે કોતર કોતર કર્યા જે જે ઢીલો હોય ત્યાં કોચ કોચ કર્યા કરે છે આ કરના ઉદય પછી તેથી આવા આવે ને નહીં તો એને વિચાર કશું નહીં કરતો થાય ઘરના શું કાંઈ કરે હું સમજું કે આ કઈ પરમાણુ રાખી છે પછી બીજે આ શેઠ સંગપતિ કહેવાય બીજું કોઈ બોલે છે બીજું કોઈ સંગપતિ ના માટે કોઈ બોલતું નથી ને તમે બધા ભેગા થઈને મને ખબર આપતી બધી શું શું બને છે તો સંગપતિ કહેવાય શું ભાઈ અહીંયા આગળ આ બધો ખર્ચો એમના નામનો ચાલે બધું અહીંયા આગળ ચાલે રોજ ભર કે મોટો ખર્ચ થાય શું ના થાય જ્ઞાની પુરુષને મૂકવા આવવાનો ખર્ચ ના થાય થાય કે ના થાય તો પછી આપણે એમનું ગુણ માનવું જોઈએ ગુણ તને કેમ લાગે ને દાદા એવું શું વસ્તુ છે ઘણી વસ્તુ કહેવાતી નથી શું કહે છે ઘણી વસ્તુ એવી છે કે ખુલ્લી નથી કરાતી ઘણી વસ્તુ એવી છે કે ખુલ્લી નથી કરાતી સમજે નહીં ઘણી વસ્તુ એવી છે કે જે ખુલ્લી નથી કરાતી ખુલ્લી ના કરે તો આપણે ગેરજ ની કરવી શું અહીં ખુલ્લી કરવાનું અહીંયા અહીંયા ગુપ્ત જ નથી હોતું સત્સંગે શું ગુનો કર્યો એમ મને કેતું મને સમજાય સત્સંગે કશું ગુનો કર્યો છે તારા ઘરના તડકા તો પાછળ રહું છું અને આ સત્સંગ વાળા નામ નહીં દેતા મારો ગુનો છે મારું કહેવાનું પણ મારું કહેવાનું કે આ લોકો નો તારે અહીંયા આગળ પાછળ બેસી રહ્યો તારું હિત થાય આમાં અથવાય આમાં આવું તું બધું કરું છું આપડે આપડે થાય સુતા બેસ તો ખરો આપડે અમારું મારે એક વાર તું મને કહેતો હતો એક વાર પણ તું આવું કરવું તો અહીંયા કરશે તને પોતાને ન્યાય સમજાય છો અને ન્યાય સમજો છું ન્યાય કેવાય હમા માણસ ને તું પૂછનારો કોણ જ્ઞાની પુરુષ આવું ના પૂછે રોક બેર ક્લેશ થાય છે તમે આ બધા સંઘ લઈને ક્લેશ થાય છે લોકો દાદા તમારી હાજરી માં અમે ફેંકાય છીએ કનુભાઈ ને દબાયા કે તમારે નહીં બોલવાનું એ ગમે તે દબાવે તારે તું કોણ કરશે? તારાથી એક અક્ષર એ ના બોલાય. ખબર આપજો શું એ ચાલે નઈ. આ સત્સંગ નો લો લો જગત નું કલ્યાણ કરવાનું છે, તેમાં આવું જો કદી આવા ભૂતો કહી જાય તો બધું આટલું ખલાસ થઈ જાય. દાદા માટે એના માટે એક રસ્તો શોધો છે કે ભલે અમને નહીં લઈ જાય ને વાંધો નહીં, પણ અમને કહી દે કે ભાઈ જ્યાં મહારાજ સાહેબ આવવાની ખાનગી છે તો અમે અમે હાથ જોડીને કહી દઈશું કે અમે નહીં આવીશું. પણ અમને ખાનગી એટલે અમારે અધર્મ પેસી જાય છે અંદર. ખાનગી મારાથી રાખે છે એટલે અધર્મ પછી જાય છે. તમારે મને અમને કહી દેવું કે અમારી અંદર પેલું બોલો આપણે પ્રભાત પેલું તો છુપા રાખવા પડે છે. કોઈ મારા કોઈ કોઈ કહેવા નવરો નથી, ઘેર પડી રોજ પડી રહેશે માનો. ભગવાને શું કહ્યું છે કે જ્ઞાની પુરુષ ની પાસે જોડાની બહાર બેહી રહેજો, પણ તો બેહવાની જગ્યા નહીં મળે. શું મહાપુરુષારી હોય તો જોડાની બહાર બેહવાની જગ્યા મળશે શું? અને ત્યાં આગળ તો કદી આવા બધા અહીં છે પણ કોઈનું પાડું ના ચાલે. ઘેર સીધું ચાલે સાહેબ, પેલો કેટલા ટેક્યા ટેક્યા કરે બે બાજુ ને દફાણો ને. અને અહીંયા આગળ અહીંયા ખુલ્લું મળ્યું અહીંયા આગળ દાદાને સંગપતિ કહેવાય. હમણાં શું ગુનો? આ કઈ ફાઈનલ હશે તારી કરે હલો કશે? અહીં તો તને શાંતિ થતી હોય, તને લાભ થતો હોય આપવું એવું કે છે? આ શું થાય છે? બરાબર છે. એટલે જો આજે દાદા હું તૈયાર એ જ માટે કે મને એક વર્ષ આપી દો, હું એક વર્ષ ઘર બેઠા ભક્તિ કરીશું, અહીંયાથી વધારે પામી. હા બરોબર છે, એ તારું કે દાદા મારી મારી ઈચ્છા નથી, આ ઈચ્છા વિરુદ્ધ નું આ થયું છે. પણ તેથી એનો આ બીજા ને દુઃખ તો ન થાય ને. પણ દાદા આ મને છૂપી થયો, કારણ કે આટલા જન્મ જન્મ થી આટલી વસ્તુ છૂપી રાખવા તો મને અંદર દુઃખ થાય છે. મારા દિલ ને મારું કહેવાનું કે આપણે લીધે બીજા નો શું ગુનો? તારા ઘર ના માણસ ને દાદા કેશીભાઈ ની માટે મેં માફી માંગી છે કે ભાઈ કેશીભાઈ ને મારે પાડા થી 2% ઉપર ચડાવે છે કોઈને, કોઈને પાડવાની વૃત્તિ મારા માં નથી દાદા. મારે કોઈને મારાથી 2% ઉપર ચડાવવા છે, પાડવાની મારી વૃત્તિ નથી. અને પાડે કરતા આ તો બહુ ખોટું. તું પાડનારો કોણ છે? ચડાવનારો તું કોણ છું? વચ્ચે તું વેપારી નો છો નંબર નો અહીંયા આગળ શું? જો તારાથી લાભ ઉઠાવે તો ઉઠાય, અને ના લાભ ઉઠાય તો તમે તો ઘેર રહે. પણ કોઈને અહીં દુઃખ દેવા નથી આવ્યો અહીંયા આગળ. મારા દુઃખ નહીં દેવાય, હું કોઈને દુઃખ દઈ નહીં દઈ દઈશ. હે પાક જોડા માહિતી આથી મને એક વાર આજ્ઞા આપી દો. શું કે છે? હું મારા પગ ઉપર જોડા મારીને તૈયાર થઈશ, મને એક વર્ષ ની આજ્ઞા આપી દો. હા આપી દો. પણ આવું થયું તને પોતાનું દુઃખ નહીં થતું કે આવું કેમ થાય? મારાથી આલુ પ્રતિક્રમણ કરવા પડે, છુપા કરવા પડે, આખી રાત મારે પ્રતિક્રમણ કરવા પડે, એનો એનો ઇલાજ તમે બતાવો. બીજા કોઈ કેમ નહી થતું? ના કોઈ થતું નથી. કોને થાય છે? મને નામ દે એક માણસ નું, હું કાઢી ગયેલું એ માણસ ને. કોને થાય છે? મને કે મોડે બોલો ને. પણ શું કહ્યું? એ તો ના કે છે તું આવું જુઠ્ઠું છું કે નામ બે સુખ નામ બોલે નઈ. પણ આ સુખ ને નિમિત્ત બની પણ આ તારું મોડે ના કે છે આપડે જાત્રા માં ગયા હતા. જુઓ ને કિંચિત માત્ર કેવું પ્રતિક્રમણ કેવા નાતે કરે છે. બીજું કોણ કે છે? કોઈ બોલે નહીં આ સત્સંગ બગડેલો નતો, આ તો શું બગડે ઉઠો આ સત્સંગ, આવું તો બધી માણસ થઈ જાય ને. બે હમણે આપડે બેસી ગયા સામે કબૂલ કર્યું હતું મારા મન માં જે હતું તે તમે ગિરધરલાલ આજે ખુલ્લું કર્યું, હું બહુ ખુશ થઈ ગયો. કે આ જે વિરોધ કરે ને ખેતીભાઈ ના એના માટે પછી ગિરીશ ને બી બહુ વિરોધ થાય છે, વિરોધ થાય છે. કોને કોને વિરોધ થાય છે મને કહી દો ઉભા થઈને. અહીંયા કઈ ક્ષણ પણ નહીં ચાલે. અહીંયા આગળ પેમેન્ટ કરવાનું તમારો એક ના ના ભાઈ ઘેટ આઉટ કે છે તો આ તો સત્સંગમાં એક સેકન્ડ પણ બહુ નહીં રાખવામાં આવે. તમે એમ ના જાણતા કે આ સત્સંગ જેવો તેવો છે. શું છે ભાઈ આવું નાલાયકી કરો છો તદ્દન. અહીં તો એક એક વિનયમાં પરમ વિનય શબ્દ લખાયેલો છે. કેવો છે? એક પરમ વિનયમાં વાંક ના થવો જોઈએ અને વ્યવસ્થિત જ્ઞાન આપેલું છે. પછી બીજા કોના થાય છે? કોઈને થતું નથી. અહીંયા આગળ જેને થતા બંધ કરી દઈશું. કારણ કે વડોદરામાં આ સત્સંગ બધું હોય પણ આ તો અહીં એક બે જીવડા આવવા છે કે બધું ઊંધું થઈ ગયું બધું. અહીં કાયદો વાયદો ખોરવાનો તો અહીં આવશો નહીં. કોઈને કાયદો ખોરવાનો નો લો લો છે અહીંયા તો. આટલું બધું સરસ વિજ્ઞાન આપતા છતાં જો કદી તમને સમજણ ના પડતી હોય સાચી વાત ને ખોટી વાત ને પોતાનું હિતા હિતનું ભાન ના આવતું હોય તો એના કરતા આપણે ઘેર શું ખોટું? કોઈએ કઈ લઈ લીધું ગરબર? કોઈએ તારે ઉભો થઈને કે બધું પ્રતિક્રમણ કર, બરોબર ઉભો થઈને કે પ્રતિક્રમણ કર, તારે અહીંયા ફરી આપવું છે કે નથી આપવું? દાદા મને નથી થતું સત્સંગ માટે કશું. હું ફક્ત હું એમ વિનંતી કરીને પૂછવા ગયેલો ખેતરીભાઈ ને કે જો અનુકૂળ હોય તો આવું. પછી મને એમ લાગ્યું કે ના બરાબર હતી. હું ચાર વાગ્યાથી અહીંયા બેસી સત્સંગમાં ખાલી હું પૂછવા જ ગયેલો અને ખેતરીભાઈ રજા પણ આપી દીધી. મને થયું નથી કેસે ટેપ રેકોર્ડર માટે બહુ બોલ્યો છે. મારી મોડે જ બોલ્યો છે કે મને જયારે ટેપો સાંભળી હોય તો ખેતરીભાઈ મારે ઘેર મોકલાવે, ટેપ રેકોર્ડર પણ એમનું મોકલાવે અને ખેતરીભાઈ રોયલ્ટી લેવાના છે એવું બધું સાંભળું છું. નીરુબેન ખોટું બોલી રહ્યા છે. મેં વાત કરી છે લિંક વગર બોલે છે. નીરુબેન લિંક વગર વાત બોલે છે. નીરુબેન નો ગિરીશ વિનય સાચો હતો એટલે ગિરીશ નીરુબેન ની ફરિયાદ છે. મારું કહેવાનું છે તારું આવું ફરી બોલવાનું છે? દાદા હું બોલ્યો જ નથી. હું બોલ્યો નથી તો કઈ સારી વાત? બોલ્યો નથી વાત. હું બોલ્યો નથી દાદા. તું બોલ્યો નથી એ વાત ને આજે અમે લેટો કરીએ છીએ. કારણ કે તું કેવો હતો તે હું જાણું છું, રજુ કેવો છું તે પણ હું જાણું છું, અત્યારે કેવો તારો ફેરફાર થયો તે હું જાણું છું, બધું જાણું છું, બધું મારા લક્ષમાં છે. અને તું બોલ્યો નતો કે મારે ખાતે કામ નથી. તારે ફરી વર્તનમાં તું સમજું છું અહીંયા આગળ કેવો હોવું જોઈએ. કાલે લખી લાય આગળ વર્તન કેવું હોવું જોઈએ. શું સમજ પડી ને? આ તમારા હિત ને માટે માર્ગ છે કે અહીંયા આગળ છે તે સમજાય છે? અહીં આગળ તારી પાસેથી એમ કે છે નીરુબેન ને પોતાનું દાદા એવું કશું છે જ નહીં. એ કશું છે ને એવું છે ને એ વાત બધી શું છે તે બધું મને ખબર છે. સમજ પડે ને? તું વાત ને મારું કહેવાનું તારે કેમનું વર્તવું છે એ મને કહી દે. આજ 5 વર્ષથી મેં હાથવી રાખ્યો. શા માટે? તું ફેરફાર થઈ રહ્યો છું એટલે હાથવી રાખે છે. શું સમજ પડે ને? ફેરફાર થઈ રહ્યો છું એટલે લાભ જે થઈ રહ્યો છે હિન્દુ કે નામ ફેરફાર થઈ ગયો, એનામ ફેરફાર થઈ ગયો અને તેને માટે આપણે બધું સાચવી રાખીએ બાકી તને તો સંછેડે એટલે તું પોતે નહીં જાણતો કેવો છું એ નથી જાણતો. બોલ્યા બોલ ભાઈ, અત્યારે કઈક તારું ઠીક પડ્યું હોય પણ પેલા કેવું હતું માટે હવે તારે કેમનું વર્તવું છે કે મને સમ્યક વર્તન એટલે આ પરમ વિનયમાં રહેવું છે કે અવિનયમાં રહેવું છે. કોઈ પણ માણસ નું બોલાશે નહીં, શું કહ્યું જે બન્યું એને વ્યવસ્થિત માનવું પડશે. શું બન્યું એ વ્યવસ્થિત, શું કહ્યું અમે તમને અહીંયા આગળ તું અત્યારે હડપ હડસ હોય આવું તો અહીં વડે કોઈ તું વહેલો જતો રહો હડા હાથે કોઈ વડે છે સર જયારે આટલું બધું ટાઈમ વ્યવસ્થિત અહીં કોઈ વડતું. એક જ વસ્તુથી મને એક જ વસ્તુથી ઉભું થાય છે તારણ કાઢવું પડશે વડોદરા એવું નથી પણ અહીં તો મારે તારણ કાઢવું પડશે. વિચાર કરીશ ને અવકાશે આવીશ નહીં તો આવતીકાલ તો આવતીકાલથી નહીં આવું. શું કે છે આવતીકાલથી નહીં આવું નીરુબેન કારણે નહીં આવું આવતીકાલથી નહીં આવું કારણ છે નીરુબેન આખા વરસ થી ચાલે છે દાદા એક કે ફરિયાદ નથી કરતા હું ફરિયાદ ચૂપચાપ બેઠો છું આખા વરસથી વરસથી તરછોડ તરછોડ તરછોડ કરે છે નીરુબેન અને અહીંયા ફરિયાદ છે અત્યારે અહીંયા. પણ મારું કહેવાનું બધું આ વ્યવસ્થિત જ્ઞાન છે કે તારે તારે જો ના હોય તો ના આવીશ એનો વધુ નથી ના આવીશ કે તો આ નિરુબેન કારણ નિરુબેન જ ગણીશ બીજો નહીં ગણો ના પણ નિરુબેન ને કારણે જ નિરુબેન નું કારણ માટે મારે દાદા બોમ્બે છોડવું પડે છે અત્યારે. મારું કહેવાનું બધી વાત કહેવા છે ને અત્યારે આપણે મારું કહેવાનું કે તારે આ લાભ ના જોઈતો હોય તો તું તારે કાલથી બંધ કરી દે તો વધુ નથી. તો ભાઈ નિરુબેન નું કારણ આમ તો લગન તમને નિરુબેન શું કહે કરે નિરુબેન તો 200 માણસ નો ઉપદેશ આપે માણસ આપે છે અહીંયા પછાડે છે રોજ એક જ કામ કરે છે. હે તને શું ટડકાયો અને ટડકાયો હોય તો સહન કરી લો મારું કહેવાનું. જો આપણાથી મોટા નાના ના હોય માત્ર ટડકાતા તો પાસે અહીંયા આગળ છે તેમ અહીંયા વિજ્ઞાનમાં બહારના પોલીસ વાળા ટડકાતો આગળ ચડી સીધા રહ્યા છે આપણે પોલીસ વાળા ફફડાવે ચૂપ થઈને આવે અને અહીં આગળ